સાસ મારો તો સાસ મારો તું છોડી ગઈ મન યાદ વચ્ચે તું મિલી ગઈ તન દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ એ સાસ મારો તું છોડી ગઈ મન યાદ વચ્ચે તું મિલી ગઈ તન દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ ગરીબ ને હો અરે મુજ ગરીબ ને ભૂલી ગઈ તું રૂપિયા વાળા ને મોઈ ગઈ તન દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ એ સાસ મારો તું છોડી ગઈ મન યાદ વચ્ચે તું મિલી ગઈ તન દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ કસમો ખાધી મુજ સંગ તે તો ખોટી પ્રીતડી બાંધી પ્રેમની જૂઠી એવી કસમો ખાધી મુજ સંગ તે તો ખોટી પ્રીતડી બાંધી પ્રીતડી બાંધી તને દારી આવી નીકળી તું તો બહુ નગાળી નોતી તને પ્યાલે ઝેર નાખીને તું તો મને પઈ ગઈ તન દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ એ સાસ મારો તું છોડી ગઈ મન યાદ વચ્ચે તું મિલી ગઈ તન દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ બેવફાઈ થાશે તે દી તને મારો હાચો પ્રેમ સમજાશે તારી હારે જે દી આવી બેવફાઈ થાશે તે દી તને મારો હાચો પ્રેમ સમજાશે પ્રેમ સમજાશે પ્રેમ નો જેરી રોગ લગાડી ગઈ તું મારો બહુ મગાડી પ્રેમ નો દર્દ આપી દિલ ને ખોટા વાયદા આપી ગઈ તન દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ એ સાસ મારો તું છોડી ગઈ મન યાદ વચ્ચે તું મિલી ગઈ તન દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ દૂરથી સલામ દૂર दूरती सलाम, बेवफा तने दूरती सलाम।